નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ સ્વામી પ્રભુ જય. સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજ नर भ्राता द्विज कुल तनु धारी प्रभु द्विज कुल तनु धारी पामर पतित उदारा पामर पतित उदारा अगणित नर नारी प्रभु जय सदगुरु स्वामी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी अड़सठ तीरथ चरणी अड़सठ तीरथ चरणी कोटि गया काशी प्रभु जय सदगुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल करम थी छूटी काल करम थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सदगुरु स्वामी अवसर करुणानिधि करुणा बहु कीधि प्रभु करुणा बहु कीधि मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधि प्रभु जय सदगुरु स्वामी जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुगामी प्रभु जय सदगुरु स्वामी त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलातिहन्ता सद्धर्मभक्ते रवणं विदाता दाता सुखाना मनसे चिताना करोतु कृष्णो खिल मंगलम् सहजानंद स्वामी महाराज की जय अपने મહારાજને ખૂબ ભાવથી અન્નકૂટ ધરાવ્યા અત્યારે અહીંયા પરદા પડશે અને અન્નકૂટનું ઉત્થાપન થશે જે ભક્તોએ દર્શન કરવાના બાકી હોય તો અત્યારે અહીંયા આગળથી આમ તો લગભગ બધાએ દર્શન કરી લીધા છે કોઈ બાકી હોય તો ત્યાં દૂરથી જ દર્શન કરી શકશે બે પાંચ મિનિટ અહીં દર્શન ઓપન રહેશે અને પછી પરદો પડી જશે પછી અહીંયા ભગવાનના દર્શન 5:30 વાગ્યા પછી ખુલશે અને ત્યાં સુધી અહીંયા થોડી વાર કીર્તન ભક્તિ કથા વાર્તા વગેરે થશે અને 5:30-6:45 વાગ્યાની વચ્ચે ભગવાનની સંધ્યા આરતી રાજોપચાર આરતી થશે અને રાજોપચાર આરતી પછી આજના જે ઉત્સવ છે અન્નકૂટનો ઉત્સવ એની પૂર્ણાહુતિ થશે આ રીતનો અત્યાર બપોર પછીનો પ્રોગ્રામ છે તો અત્યારે અહીંયા પ્રારંભમાં કીર્તન ભક્તિ થશે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે, હે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે, હે રૂડા લાગો છો હળવા રહીને કનક છડી I સજની કોડે આનંદ મન ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે સુધા અત્યારે અહીંયા 25-30 મિનિટ સુધી આપણા એક નાના સંત હરિસ્વરૂપ સ્વામી મહારાજે ભુજમાં અન્નકૂટની લીલા કરી હતી, એના સુંદર ચરિત્રની રસભરી કથા વાર્તા આપણને કરશે. તો અત્યારે આપણે કથા વાર્તાનું શ્રવણ કરીશું. અક્ષરધામ મધ્યસ્થમ યનંતમોક્ત સેવિતમ નૈકેન્દો સુપ્રભમ રમ્યમ શ્રીહરિં ચિંતયામ્યહમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતારી સર્વોપરિ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમના જીવનની ચાદર ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના રંગે રંગાયેલી હતી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા સહુ કોઈની જીવન નૈયાના નાવિક પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજનીય સંતો તથા વાલા હરિભક્તો સર્વેને હેતથી જય સ્વામિનારાયણ. દીપાવલીના દિવસો ચાલી રહ્યા છે. દિવાળીનો ઉત્સવ આનંદનો ઉત્સવ જીવનની અંદર ભગવાનના ભક્તોને માટે ભાગવત એકાંતિક ધર્મના દીપ પ્રગટાવવાનો ઉત્સવ, અને એટલા માટે જ સંતોએ આ દિવાળીના દિવસો આપણા સૌ કોઈ માટે ભક્તિમય બને એટલા માટે આ કથા વાર્તાનું આયોજન કર્યું છે. આજના દિવસે આપણે મહારાજની લીલાનું શ્રવણ કરીશું. મહારાજ કહેતા, મેં કરી જે લીલા અલૌકિક તેને વારંવાર સંભારવી. જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એણે પણ ભગવાનના લીલા ચરિત્રોને સંભાળી રાખવા. તો શા સારું કે અંતકાળે જો ભગવાનની મૂર્તિ કદાચ ભૂલાઈ જાય અને સાધુ બ્રહ્મચારી અને સત્સંગી એની સાથે હેત હોય એ સાંભળી આવે, મહારાજે કરેલા ઉત્સવો સાંભળી આવે, તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે અને જીવનું કલ્યાણ થાય છે. મનુષ્ય માત્રને જીવનમાં જે કાંઈ મળે છે એ ભગવાનની કૃપાથી જ મળે છે. ઘણા લોકો એવું માનતા હોય કે આપણને આપણા જિંદગીમાં જે કાંઈ મળ્યું છે એ આપણી મહેનતનું પરિણામ છે, પુરુષાર્થનું ફળ છે. પણ પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ ભગવાન જ આપતા હોય છે. મહારાજની કૃપા હોય તો જ પુરુષાર્થનું ફળ મળે છે. ઘણા લોકો એમ કહે કે અમારું પ્રારબ્ધ સારું છે, અમે અમારા પ્રારબ્ધને કારણે આગળ વધ્યા છીએ. પણ એ પ્રારબ્ધ પણ પૂર્વજન્મના સંચિત કર્મોનું ફળ છે, અને એવા કર્મો કરવા માટેની પ્રેરણા પણ જ્યારે ભગવાન આપે ને ત્યારે જ મનુષ્યને સદબુદ્ધિ સૂજે છે અને ત્યારે જ માનવી સત્કર્મ કરતો હોય છે. આમ આપણા જીવનની અંદર જે કાંઈ સુખ છે ભગવાનનું જ આપેલું છે. ભગવાન મનુષ્યને આપે છે, જીવાડે છે, અને ત્યારે મનુષ્ય માત્રની એટલી ફરજ છે કે પોતાનું જે કાંઈ પણ હોય એ ભગવાનને સર્વસ્વ અર્પણ કરવું અને પછી જ ભોગવવું જોઈએ. જો ભગવાનને અર્પણ કર્યા વિના એકલ પેટો થઈ અને માનવી ભોગવે ને તો એ ભગવાનના ઘરનો ચોર છે. એટલા માટે જ સત્સંગીઓ હંમેશને માટે પોતાનો 10મો કે 20મો ભાગ એ ભગવાનને અર્પણ કરતા હોય છે. અને પોતાનું જે કાંઈ સર્વસ્વ અર્પણ કરવાની ભાવનામાંથી એક ઉત્સવનો જન્મ થયો, અને એ ઉત્સવ એટલે અન્નકૂટ ઉત્સવ. દિવાળીના દિવસો હોય, નવું અનાજ પાક્યું હોય, એ અનાજ ભગવાનને અર્પણ કરવામાં આવે, એમાંથી અનેક પ્રકારની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવે, અને ભગવાનને આ નવા દિવસોમાં ભક્તિ ભક્તો અર્પણ કરતા હોય છે. અન્નકૂટ ઉત્સવની વાનગીઓ ભક્તિપૂર્વક તૈયાર કરવામાં આવે, શુદ્ધિ જળવાતી હોય, ભગવાન સમક્ષ એ અન્નકૂટ નિવેદિત થાય ત્યારે ભક્તોના અંતરની ભાવના અને કળાઓ એ પણ ભગવાન સમક્ષ રજૂ થતી હોય છે. અન્નને શાસ્ત્રની અંદર બ્રહ્મ માનવામાં આવ્યું છે, કારણ કે અન્નાત ભવતી ભૂતાની, અન્નમાંથી જ ભૂત પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે. તૈતરીય ઉપનિષદમાં એવું કહ્યું છે કે જીવ માત્ર એ અન્નમાંથી ઉત્પન્ન થાય છે, અન્નથી વૃદ્ધિ પામે છે, અને જીવ માત્ર પાછા અન્ન થાય છે, એટલે એને અન્ન કહેવામાં આવે છે. સંસ્કૃતમાં અદ ધાતુનો અર્થ ખાવું એવો થાય છે, અદ અતિભક્ષણે, અને એના ઉપરથી આ અન્ન શબ્દ બન્યો છે. અને અન્નકૂટ મહોત્સવ એ પણ એક પવિત્રતા સમજાવતો મહોત્સવ છે. શ્રીજી મહારાજ હંમેશને માટે સરસ ભોજનના પ્રશંસક હતા. મહારાજે જીવન દરમિયાન ભોજનની પ્રશંસા જ કરી છે. કદાચ કોઈ ભક્તએ મહારાજની માટે થાળ લાવ્યા હોય, દૂધપાક લાવ્યા હોય, અને ભૂલથી એમાં સાકર કે ખાંડની બદલે મીઠું નાખી દીધું હોય, તો પણ મહારાજ પ્રેમથી જમી જતા હતા. ઉપનિષદમાં કહ્યું છે કે અન્નની પ્રસન્નતા કરવાનું વ્રત એ સદાયને માટે ધારણ કરવું જોઈએ. અન્નકૂટ મહોત્સવની અંદર અન્નની પૂજા થાય છે, એટલા માટે જ મનુ ભગવાને એવું લખ્યું કે પૂજા પામેલા અન્નનું સેવન કરવાથી માનવીની બુદ્ધિ છે એ પવિત્ર બને છે. શિવ પુરાણમાં એવું કહ્યું છે કે માનવીના શરીર ઉપરથી એના ભોજનની ખબર પડી જાય છે. વપુરા ખ્યાતિ ભોજનમ. છાંદોગ્ય ઉપનિષદ કહે કે આહારની શુદ્ધિથી સત્વની શુદ્ધિ થાય છે, અને એનાથી મનની શુદ્ધિ થાય છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી એમ કહે કે તમામ પ્રકારની શુદ્ધિઓમાં અન્નની શુદ્ધિ છે એ ઊંચા પ્રકારની શુદ્ધિ છે. સર્વેષામેવ શૌચાનામ અન્ન શૌચમ વિશિષ્યતે. અને મહારાજે પણ પોતાના જીવનકાળ દરમિયાન અન્નની શુદ્ધિ ઉપર વિશેષ ભાર આપ્યો, અને એટલા માટે જ આપણા સંપ્રદાયના તમામ સત્સંગીઓ એ મહારાજને ધરાવી અને પછી જ પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કરતા હોય છે. અને આવી અન્નની પવિત્રતા બધાને સમજાય એટલા માટે જ આપણા દેશની અંદર અન્નકૂટ મહોત્સવની પ્રણાલી છે, અને ઋષિ મુનિઓએ આ પ્રણાલી સ્થાપી અને આપણી ઉપર ઉપકાર કર્યો છે. એટલા માટે શ્રીજી મહારાજે અનેક અન્નકૂટ ઉત્સવ કર્યા છે. મહારાજે બુધેજમાં અન્નકૂટ ઉત્સવ કર્યો, વડતાલમાં, આદ્રજમાં, ધોલેરામાં, 59ની સાલમાં લોજમાં, કરમડમાં, ભુજમાં લાધીબાઈને ત્યાં, હિરજીભાઈને ત્યાં, માણાવદરમાં, કારિયાણીમાં, અરે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં 13 વખત મહારાજ અન્નકૂટ ઉત્સવ ઉજવેલા છે. આમ અનેક મહારાજે ઉત્સવ ઉજવા, એમાંથી આજે આપણે મહારાજે ભુજમાં કરેલ અન્નકૂટ ઉત્સવની કથાનું શ્રવણ કરવું છે. શ્રી હરિ એક સમયમાં હીરજી નો નિહાળી ને ભુજ જઈ અન્નકૂટ કર્યો. હવે કથા કહું છું તે હ. મહારાજ એક વખત ભુજમાં બિરાજમાન હતા. ભાદરવો મહિનો હતો. સભામાં મહારાજની સન્મુખ મુકુંદાનંદ બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી આદિ સંતો અને હરિભક્તો બેઠા હતા. એ વખતે સભામાં હિરજીભાઈ અને સુંદરજીભાઈ આવીને બેઠા. મહારાજ ભક્તિની વાતો કરતા હતા અને એ વખતે હિરજીભાઈ બેઠા બેઠા મનમાં એવો સંકલ્પ કરે કે મહારાજે અનેક અન્નકૂટ ઉત્સવ ઉજવ્યા છે, તો આ વખતેનો અન્નકૂટ ઉત્સવ મહારાજ મારે ત્યાં ઉજવે ને તો બહુ સારું. એક બાજુ મહારાજ કથા કરે, બીજી બાજુ હિરજીભાઈ આવા સંકલ્પ કરે. ત્યાં મહારાજ વચમાં જ બોલ્યા, હિરજીભાઈ અમારા મનમાં એવો વિચાર આવે છે કે આ વખતેનો અન્નકૂટ ઉત્સવ તમારે ત્યાં ઉજવ્યો હોય તો કેમ થાય. હિરજીભાઈના મનમાં આવા વિચાર ચાલતા હતા અને મહારાજે વાત કરી, હિરજીભાઈને અંતરમાં રાજી થયા, ઊભા થયા અને મહારાજના ચરણે પડી ગયા. મહારાજને કહે કે હા પ્રભુ, આ વખતેનો અન્નકૂટ ઉત્સવ આપ મારે ત્યાં કરો. મહારાજ, તમે લાધીબાને ત્યાં જ્યારે ઉત્સવ ઉજવેલો ને ત્યારનો મને સંકલ્પ હતો કે આવો ઉત્સવ મહારાજ મારે ત્યાં ઉજવે ને તો મારું દ્રવ્ય એ લેખે લાગે, અમારા સૌ સગા સંબંધી આમાં સેવા કરે તો એમનો દેહ પણ લેખે લાગે. મહારાજ આપ સુખેથી આ ઉત્સવ કરવા માટે પધારો, હું અંતરથી મહારાજ જેટલી બને એટલી સેવા કરીશ અને ઉત્સવને દીપાવીશ. હિરજીભાઈની પણ સંમતિ મળી, મહારાજની સંમતિ મળી, એટલે મહારાજે સભામાં ઊંચા સાથે બોલ્યા કે સાંભળો સૌ સંતો અને હરિભક્તો, આ વખતેનો અન્નકૂટ ઉત્સવ આપણે અહીં ભુજમાં જ હિરજીભાઈને ત્યાં કરવાનો છે. પછી તો હિરજીભાઈ અને સુંદરજીભાઈ બંને ભાઈઓ ભેગા થયા અને વિચાર કરે કે કેવી રીતે સામાન મગાવવો, ક્યાંથી મગાવવો, કેટલો મગાવવો. અને એ જ વખતે ગંગારામભાઈ તથા વાલજીભાઈ આદિ મલ ભક્તો, શિવરામ મહેતા આદિ કાયસ્થ ભક્તો અને વલ્લભજી આદિ લુહાણા હરિભક્તો, પ્રાગજી પુરાણી આદિ વિપ્ર ભક્તો એમને ત્યાં આવ્યા, સાથે સાથે સુરજબા આદિ એ ભુજના નિવાસી નાગરબાઈઓ પણ ત્યાં આવ્યા, લક્ષ્મીબાઈ આદિ મલ્લ હરિજન બાઈઓ ત્યાં આવ્યા છે, જેઠીબાઈ આદિ લુહાણા ભક્તો પણ ત્યાં સર્વે કોઈ આવ્યા અને કહ્યું કે હિરજીભાઈ આ વખતે તમે અન્નકૂટનો ઉત્સવ ઉજવવાના છો તો અમારા સરખું કંઈક કામકાજ હોય તો કહેજો, જેથી કરી અમને પણ આમાં સેવાનો લાભ મળે અને મહારાજની પ્રસન્નતા અમારી પર પણ ઉતરે. હિરજીભાઈને આવી વાત કરી એટલે હિરજીભાઈ પણ આ ભક્તોનો નિષ્કપટ ભાવ, પ્રેમ અને શ્રદ્ધા જોઈ અને રાજી થયા અને બધાને થોડી થોડી સેવાની સોંપણી કરી. એમાંથી પ્રાગજી પુરાણી આદિ જે વિપ્ર ભક્તો હતા એમને મિષ્ટાન બનાવવાની સેવા સોંપી, સુરજબા આદિ બાઈઓ હતા એમને ફરસાણ બનાવવાની સેવા સોંપી, એમને સેવ, પાપડી, વડી એ બધું બનાવવાનું, અને લુહાણા વલ્લભજી આદિ ભક્તો હતા એમને અન્નકૂટ ઉત્સવમાં જોઈએ સૌ ઘી, ગોળ, ખાંડ, સાકર, ઘઉં, ચોખા, ચણાની દાળ હોય, ધાણા હોય, ચટણી, મીઠું જે કાંઈ જોઈએ એ બધા મસાલા એને પહોંચાડવાના, અને અન્નકૂટના આગલા દિવસોમાં લીલોતરી શાકભાજી પણ એમને પહોંચાડવાની સેવા સોંપવામાં આવી. પછી એવડો મોટો અન્નકૂટ ઉત્સવ જોવાનો હતો એટલે હિરજીભાઈ, શિવજીભાઈ અને નારાયણભાઈ ઇત્યાદિ જે કાયસ્થ ભક્તો હતા એમને મોટા મોટા ત્રાંબા પિત્તળના વાસણો લાવવાની સેવા સોંપી. પિત્તળના વાસણો, મૃતિકાના વાસણો મંગાવવાના કામ એમને સોંપ્યા. અને પછી પાકશાળામાં જે કાંઈ પદાર્થ જોઈએ, જે કાંઈ ઘટે એ લાવવાની સેવા ગંગારામ મલ્લને સોંપવામાં આવી છે. પછી ગોમતીબાઈ આદિ જે ભક્તો હતા એમને ઘઉં દળવાની સેવા, ડાંગર ચડાવવાની સેવા, દાળ ચડાવવાની સેવા, ચણા અને મગની દાળ કરવાની સેવા પણ એ બધી એમને સોંપવામાં આવી. બીજા કેટલાક મહિલા ભક્તોને પાણી ભરવાની સેવા સોંપવામાં આવી. પછી આવેલા જે કોઈ મહેમાનો હોય, હરિભક્તો હોય એમને ઉતારાની વ્યવસ્થા પણ સોંપવામાં આવી. આમ જેને જેમ ઘટે એમ સૌ કોઈને સેવાની સોંપણી કરવામાં આવી. પછી હિરજીભાઈએ ત્યાં ભુજની અંદર સુંદર હમીર સરોવર પ્રસાદીનું છે એ સરોવરને કાંઠે જ એક પાકશાળાની રચના કરવામાં આવી. પહેલા એ પાકશાળાની અંદર ઘી, ગોળ, સાકર, ખાંડ, બદામ, પિસ્તા આદિ જે કાંઈ સામગ્રી જોઈએ, તેજાના મોટા મોટા પતરા, કડાયા, થાળ, તપેલા, ત્રાસ, કુંડીઓ, ઝારા, કડછા, મોટા મોટા તપેલાઓ, તાવેથાઓ, હાથલા, વાટકા, થાળીઓ એવા નાના મોટા અનેક ઉપયોગી વાસણો એ જેઠી ગંગારામભાઈ, ખીમજીભાઈ, મલજી, સંગજી તથા નથુભાઈ એ સર્વે હરિભક્તોએ પહોંચાડ્યા. મોટી મોટી કોઠીઓ હતી એને પાણીથી ભરાવવામાં આવી અને પછી રસોયાઓ બધાએ રસોઈ બનાવવામાં કામ લાગ્યા. પ્રાગજી પુરાણી, ભટ્ટ મહિદાસ કોણે કોણે પકવાન બનાવ્યા હતા, ભટ્ટ વલ્લભજી, ભટ્ટ માધવજી, ભટ્ટ વિશ્વેશ્વર અને ભટ્ટ કામેશ્વર, ગોર ભવાનીદાસ, દવે ઈશ્વર, મોટા નરસિંહ, ભાણજીભાઈ એ સર્વે ભક્તોએ પાક બનાવવાનું કામ શરૂ કર્યું. અને પાકમાં જે જે કાંઈ સામગ્રી જોઈએ એ જેઠી ગંગારામભાઈ, વાલજીભાઈ આદિ મલ્લ ભક્તો લાવી આપે. અને બીજા મહિલા ભક્તો એ પણ એ સેવામાં જોડાયા અને આવી રીતે અન્નકૂટ ઉત્સવનો પ્રારંભ થયો. ભુજ નગરની અંદર આ અન્નકૂટ ઉત્સવનો પ્રારંભ થયો. શેરીએ શેરીએ ચૌટે સૌ લોકો એક જ વાત કરે કે હિરજીભાઈને ત્યાં દિવાળીનો અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે, એમાં દેશ દેશાંતરથી લાખો માણસો આપણા ભુજ નગરમાં આવશે. આમ બધા વાત કરતા હતા. મહારાજે પણ પ્રાગજી પુરાણીને બોલાવ્યા અને કીધું, પુરાણી, આપણે કંકોત્રી લખવી છે, દેશ દેશાંતરમાં સંતો ભક્તોને પત્રિકા મળે અને હજારો માણસો આ ઉત્સવનો લાભ લેવા માટે પધારે એવું કરવું છે. અને મહારાજે સ્વયં કાગળ લીધો, પાટી ઉપર કાગળ મૂક્યો, હાથમાં કલમ લીધી અને શ્રીજી મહારાજે સ્વયં કલમ ઉપાડીને લખવા માંડ્યા. એમાં એવું લખ્યું, લિખા વિતંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, સર્વે બાઈ ભાઈને અમારા જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. અત્ર સંવત 1864 કાર્તિક સુધી પડવાને દિવસ અન્નકૂટનો ઉત્સવ છે, માટે એ ઉત્સવ ઉપર આબાલ વૃદ્ધ બાઈ ભાઈ સર્વેને આવવું. અને આવી રીતે કંકોત્રી લખી અને મહારાજે એ કંકોત્રી મોકલાવી શહેર, પાટણ, ગામ, ખેટ, ખરવટ, પુરી, પ્રાંત, ગોયસ, નેસડાઓ ઠેક ઠેકાણે આ પત્રિકાઓને પહોંચાડવામાં આવી. અને જેમ જેમ પત્રિકા ભક્તોને મળતી જાય બધા આનંદિત થતા જાય અને પત્રિકાઓ વાંચી અને બધા નક્કી કરે કે ચાલો આપણે વહેલાસર ભુજ જવા માટે નીકળીએ. બીજી બાજુ આ ભુજની અંદર પાકશાળાની અંદર કામ શરૂ છે. રસોઈયાઓ રસોઈ બનાવે છે, પકવાનો બનાવે, પકવાનો બનાવી બનાવી અને ખડકવા લાગ્યા છે. પણ એ પકવાન બનાવતા હતા ને એમાં પણ એને મહારાજના દર્શન થાય. મોહન થાલના એ ઢેફલા પાડે તો એક એક ઢેફલે એને મહારાજની મૂર્તિના દર્શન થાય. એ પછી ગાંઠિયા વણતા હોય તો એના બાજોઠ ઉપર પણ મહારાજના દર્શન થાય. ફાફડા વણતા હોય તો ત્યાં પણ મહારાજના દર્શન થાય. જલેબીના ઘૂંચળા હોય તો એ ઘૂંચળે ઘૂંચળે એમને મહારાજની મૂર્તિ દેખાય. આમ સર્વત્ર બધા એને મહારાજના જ દર્શન થાય છે અને સૌ કોઈ આનંદ ઉત્સાહથી રસોઈ બનાવે છે, પાક તૈયાર કરે છે. બાયોએ પણ સેવો, અડદના પાપડ, ચોખા, મગના પાપડ, વડીઓ બનાવી, મઠિયા બનાવ્યા, ફાફડા બનાવી અને એક બાજુ ખડકી રાખ્યા છે. ઉતાવળથી આમ પકવાન બનાવવાનું કામ શરૂ છે. પ્રાગજી પુરાણી અને સુરજબાઈ રોજ મહારાજની પાસે આવે અને મહારાજને કહે કે મહારાજ, આટલી વાનગી બની ગઈ છે, મોહનથાળ, બરફી, મેસૂબ, પેંડા, ઘેબર, મહારાજ આટ આટલા પકવાન, અનેક પકવાન બની ગયા છે. મહારાજ સ્વયં કહે કે આટલા પકવાન બનાવવાના બાકી છે, મહારાજ પોતે નામ આપે, આ પકવાન બનાવો, આ પકવાન બનાવો. અને પેલા ભક્તો હા પાડી અને એ પકવાન બનાવવા લાગે. આમ ખૂબ ધમધોકાર એ તૈયારી શરૂ છે. બીજી બાજુ ભક્તોને પત્રિકા મળી એટલે ભુજ નગર આવવા માટે તૈયાર થયા. આબાલ વૃદ્ધ બાળકો સૌ કોઈ આવવા માટે તૈયાર થયા છે. ઘણા રથ ઉપર બેસીને આવે, ઘણા ઘોડા ઉપર બેસીને આવે, ઘણા પોતાના ગાડા જોડી જોડી અને સૌ કોઈ સત્સંગીઓ ભુજ તરફ આવવા માટે નીકળ્યા. રસ્તામાં એક બીજા ગામના હરિભક્તો મળે ને તો પૂછે કે આપણે મહારાજને ત્યાં દર્શન કરવા જઈએ છીએ, ઘણા સમય પછી મહારાજના દર્શન થશે તો તમે કાંઈ પૂજા કરવા માટે લીધું કે નહીં? કોઈક ભક્તો તો કહે, મેં તો મહારાજની પૂજા કરવા માટે કપૂર લીધું છે. તો કોઈ ભક્તો એમ કહે, મેં તો મહારાજની પૂજા કરવા માટે કપૂરની માળા એ હું મહારાજને કંઠમાં પહેરાવીશ. તો કોઈ કહે કે હું મહારાજને હાથમાં મહારાજને કપૂરના કાંડા પહેરાવીશ. તો કોઈ કહે કે મહારાજની માટે મેં કપૂરના કુંડળ લીધા છે. તો કોઈ વળી એમ કહે કે મહારાજ માટે મેં એક કપૂરની ગોટી, એની બાજુમાં ઘૂઘરી, બીજું કપૂર, આવી રીતે સરસ મજાના નુપુર મહારાજની માટે બનાવ્યા છે, એ નુપુર હું મહારાજને ધરાવીશ. આમ બધા પોતપોતાના અંતરનો ભાવ વ્યક્ત કરે તો કોઈ કહે મેં તો મહારાજને માટે જરિયાની સુરવાલ, ડગલી, પાગ, શિરપેચ અને સેલું લીધા છે. તો વળી કોઈ કહે કે મેં તો મહારાજને માટે મલમલનો પોશાક લીધો છે. તો કેટલાક કહે કે અમે તો મહારાજને માટે પૂજા કરવા માટે કસ્તુરી, કેસર અને ચંદન લીધું છે, અમે તો ભાવથી મહારાજને ભાલમાં અર્ચા કરીશું. આમ બધા ભક્તો મહારાજને સંભાળતા સંભાળતા મહારાજની મૂર્તિનું સ્મરણ કરતા કરતા ચાલ્યા આવે છે. દેશ દેશાંતરમાં સંતોને પણ આ પત્રિકાઓ મળી અને સંતો પણ ત્યાંથી નીકળી ગયા અને મહારાજના દર્શન કરવા માટે આવે છે. સંતો કેવા લાગે છે? તો સંતોએ સર્વેએ પોતાની ખભે જોળીઓ ટીંગાડી છે, એમાં પુસ્તકો છે, પત્તર અને તુંબડા છે, એક હાથની અંદર માલિકા છે અને મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતા કરતા એ સંતો ત્યાં ભુજનગર તરફ ચાલ્યા આવે છે. અને એ સંતો ચાલતા હતા તો જેમ ધનુષ્યમાંથી બાણ નીકળે અને એવું જેવું વેગ બનતો એ બાણ હોય એવી સંતોને મહારાજના દર્શનની તાલાવેલી છે. અરે માર્ગની અંદર ખાડાઓ કાંકરાઓ આવે તો પણ સંતોએ ગણકારતા નથી, નાસિકાગ્ર દ્રષ્ટિ કરી મહારાજની મૂર્તિને સંભાળતા સંભાળતા એ ચાલ્યા આવે છે. એ સૌ સંતો અને ભક્તો એ ભુજનગરના જે ગામડા હતા આજુબાજુના, માધાવપર, ફકીરવાડું, ગઢડું, રતિયા, એ શાખાનગરમાં ઉતારો કર્યો છે. સાંજ પડી, બીજે દિવસે મહારાજને મળવા ત્યાં જવાનું છે. સૌ સંતો બેઠા છે અને મહારાજની મૂર્તિનું ચિંતવન કરે છે. એક નાના સાધુ હતા, એ બોલ્યા કે આપણને તો સવારે કાલે મહારાજના દર્શન થશે. ત્યાં બીજા સંત બોલે, હા સ્વામી, મહારાજના દર્શન થશે, મહારાજ પોતાના કોમળ હસ્ત એ આપણા મસ્તક ઉપર મૂકશે અને સ્વામી આપણા અંતરમાં ટાઢું ટાઢું થઈ જશે. બીજા સાધુ કે હું તો મહારાજની સન્મુખ આમ બેસીશ ને, મહારાજ પોતાના ચરણારવિંદ મારી છાતીમાં આપશે, મહારાજના ચરણનું ચિંતવન કરે. કોઈક તો કહે કે આપણે જશું એટલે મહારાજ આપણને ભાવથી ભાતમાં ઘાલી અને ભેટશે. તો કોઈ સંતો કહે કે મહારાજે આપણને પ્રસાદીના કંઠમાં પહેરાવેલા હાર આપશે. સૌ કોઈના અંતરની અંદર એક મહારાજની મૂર્તિનું ચિંતવન છે કે એ લટકાળા લાલાના આપણને દર્શન થશે ને એની મૂર્તિને આપણે અંતરમાં ઉતારીશું. બસ એક ગુણાતીત અવસ્થાને પામી અને સૌ સંતો એક ભગવાનનું જ સ્મરણ કરે છે. આમ મહારાજની મૂર્તિનું ચિંતવન કરતા કરતા રાત્રિ પસાર થઈ છે. બીજી બાજુ ત્યાં ભોજનગરની અંદર પાકશાળાની અંદર અનેક પકવાનો તૈયાર થયા અને એ દિવસે મહારાજે હિરજીભાઈ અને સુંદરજીભાઈ, રણછોડભાઈ, ગંગારામભાઈ એ બધાને લઈ અને પાકશાળામાં પાક જોવા માટે પ્રભુ પધાર્યા છે. મહારાજ પધારે છે એવી વાત સાંભળીને રસોઈયાઓ પણ તત્કાળ મોટા મોટા તપેલાઓ ભરી અને પકવાન તૈયાર કરી રાખ્યા છે. અને જ્યાં મહારાજ પધાર્યા ત્યાં રસોઈયાઓએ સહજાનંદ સ્વામી મહારાજની જય એમ કહી જયનાદ કરી મહારાજનું સ્વાગત કર્યું છે. એક બાજુ વ્યવસ્થા કરી પ્રાગજી પુરાણીએ ચાકડો પાથરી દીધો, મહારાજે ચાકડા ઉપર બિરાજમાન થયા છે. સૌ રસોઈયાઓએ પણ મહારાજની પાસે આવી ગયા, નમસ્કાર કરીને મહારાજની સન્મુખ ઉભા રહ્યા. પછી મહારાજે રસોઈયાઓને પૂછ્યું કે આજે કયા કયા પકવાન બનાવ્યા? રસોઈયાઓ મહિદાસ ભટ્ટ એ બોલ્યા, મહારાજ આજ તો અમે સાટા, ઘેબર, શક્કરપારા, મગજ, મોતિયા એટલા પકવાન બનાવ્યા છે. પછી મહારાજે બધાને એ પકવાન ખૂબ સરસ બનાવ્યા એમ કહ્યું. એ બધા પકવાનો રસોઈયાઓએ મહારાજને બતાવ્યા છે. પછી મહારાજે હિરજીભાઈને કીધું કે હિરજીભાઈ, એ આ તમારી ઘરે આવડો મોટો અન્નકૂટ ઉત્સવ થાય છે, પણ જોજો લક્ષાવધિ મનુષ્યો આવશે, બધાને પહોંચી વળા એટલી સામગ્રી કરજો, નહીતર તમારી લાજ જશે. હિરજીભાઈ બોલ્યા કે મહારાજ તમે વિશ્વંભર છો, તમારું બિરુદ વિશ્વંભર છે, પ્રભુ તમારા કહેવા પ્રમાણે વધારે પકવાન બનાવ્યા છે, પણ અમારી લાજ રાખવી કે ઘટાડવી ને એ તો પ્રભુ તમારા હાથમાં છે. આમ ઈરજીભાઈ આવી રીતે બધી જવાબદારી મહારાજની ઉપર નાખી દીધી. ઈરજીભાઈનો નિષ્કપટ ભાવ જોઈ અને મહારાજ એમની ઉપર ખૂબ રાજી થયા છે. પછી સૌ સંતો ગોળીનો વખત થયો, મહારાજની સન્મુખ ગોળીનું ગાન કર્યું, મહારાજ થાળ જમ્યા અને પછી પોઢી ગયા. બીજે દિવસે સવારનો સમય થયો અને મહારાજ હમીર સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા છે. સ્નાન કરી મહારાજે પૂજા કરી, વસ્ત્ર અલંકાર ધારણ કર્યા. બીજી બાજુ શાખાનગરમાંથી સૌ સંતો ભક્તોએ ઉતારા ત્યજી અને ભુજનગર તરફ આવવા માટે પ્રયાણ કર્યું. મહારાજે હિરજીભાઈને કહ્યું કે હિરજીભાઈ, એ અમારે માટે હરડી ઘોડી લાવજો, અમારે અમારા સંતોને મળવા માટે જવું છે. હિરજીભાઈ મહારાજ માટે ઘોડી લાવ્યા. મહારાજે ઘોડી ઉપર અસવાર થયા અને સંતોને મળવા માટે જાય. બીજી બાજુ સંતોની પણ એટલી જ મહારાજને મળવાની દોટ છે. એ સંતો કેવા લાગે છે તો જેમ કોઈ નાનું બાળક હોય, એની માં ક્યાંક બહાર ગામ ગઈ હોય અને એ આવતી હોય તો એ બાળક જેમ દોટ મૂકે એમ સંતોએ દોટ મૂકી છે. અરે જેમ કોઈ ભિક્ષુક હોય, દાનેશ્વરી દાન આપતા હોય અને એને ભાળી અને જેમ એની તરફ દોટ મૂકે એમ સંતોએ દર્શનના દાન લેવા માટે સંત મહારાજ તરફ દોટ મૂકી છે. અરે ગંગા જેવી નદીઓ જેમ સમુદ્રને મળવા માટે દોટ મૂકે એમ સંતોએ મહારાજના દર્શન માટે દોટ મૂકી. બીજી બાજુ મહારાજ પણ માણકી ઉપર હરડી ઘોડી ઉપર અસવાર થઈ અને ત્યાં સંતો તરફ જાય છે. સંતો અને મહારાજ જ્યાં નજીક આવ્યા ત્યાં તો સંતોએ દંડવત કરવાના શરૂ કરી દીધા અને મહારાજ ઘોડી ઉપરથી નીચે ઉતરી અને સંતોને બાત તેડી લીધા. સંતોને કીધું કે સંતો રાખો, તમે સંતો રાખો. સંતો હજી દંડવત કરે છે. પછી મહારાજે સૌ સંતોને બાથમાં ઘાલીને ભેટ્યા છે. પછી મહારાજની સાથે સૌ સંતો ત્યાં હિરજીભાઈને ત્યાં આવ્યા. ત્યાં સભા ભરાણી, સૌ સભામાં બેઠા છે અને એ વખતે પ્રાગજી પુરાણી મહારાજ પાસે આવ્યા. આજે પડવાનો દિવસ છે. પ્રાગજી પુરાણીએ મહારાજને કીધું, પ્રભુ અન્નકૂટ પૂરવાનો સમય થઈ ગયો છે, પ્રભુ આપ પધારો અને કેવી રીતે અન્નકૂટ પૂરવો એની યુક્તિ બતાવો. મહારાજ સભામાંથી ઊભા થઈ અને જ્યાં અન્નકૂટ પૂરવાનો હતો એ સ્થાનમાં આવ્યા અને મહારાજે આવી અને કહ્યું કે અહીં ઊંચા આસન ઉપર મારા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવો અને પછી ગોવર્ધનમય અન્નકૂટ પૂરો, આમ ઊંચો મહારાજના કંઠ સુધી અન્નકૂટ જવો જોઈએ એવી રીતે અન્નકૂટ પૂરો. આમ કહી સુંદર સિંહાસનની રચના બતાવી વળી પાછા મહારાજ સભામાં આવીને બિરાજમાન થયા. બીજી બાજુ ભક્તો એ અન્નકૂટ ગોઠવે છે અને જ્યાં અન્નકૂટ ગોઠવાઈ ગયો એટલે પ્રાગજી પુરાણી ત્યાં મહારાજની પાસે સભામાં આવ્યા અને ઊંચા અવાજે બોલ્યા, હે કૃપાનાથ પધારો પધારો, અન્નકૂટની આરતીનો સમય થઈ ગયો છે. અને મહારાજને આમ કહ્યું એટલે મહારાજ સૌ સંતો ભક્તો સાથે ત્યાં અન્નકૂટની આરતી ઉતારવા માટે પધાર્યા અને એ પહેલાં અન્નકૂટ પૂરાયો હતો એટલે મહારાજની સમક્ષ સૌ ભક્તોએ અન્નકૂટના થાળના પદનું ગાન કર્યું. આપણે પણ એ દિવ્ય પદનું ગાન કરીશું અને શ્રવણ કરીશું. મહારાજની સમક્ષ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ ગોવર્ધન આકારે અન્નકૂટ ગોઠવાઈ ગયેલો છે. સૌ સંતો અને ભક્તો એ ભાવથી દર્શન કરે છે. વિવિધ પ્રકારના શાક, અથાણાઓ, પાપડ, પૂરી, રોટલી, રોટલા, પુડલા, મોહનથાળ, મેસૂબ, ભરેલા મરચાના ભજીયા, મેથીના ભજીયા, આમ અનેક વાનગીઓ મહારાજની સમક્ષ ગોઠવવામાં આવી છે અને સંતોએ ખૂબ ભાવથી મહારાજને એ થાળના પદનું ગાન કરી અને પ્રભુને એ થાળ જમાડે છે. હે તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા, ઠાકરિયા રે મારા ઠાકરિયા, ઠાકરિયા રે મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા. આશો પાલવના તોરણ બંધાવી દીધા, આશો પાલવના તોરણ બંધાવે દીધા, મેં તો સોનાના બાજો ઠડાળી દીધા, મેં તો સોનાના બાજો ઠડાળી દીધા. તમે આવો હરી બહુ પ્રીત કરી, તમે આવો હરે બહુ પ્રીત કરે, હું તો વારી વારી જાઉં વાલમિયા, તું તો વારી વારી જાઉં વાલમિયા. તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા કરિયા. મહારાજની સમક્ષ અન્નકૂટ નિવેદિત કર્યો છે. સૌ ભક્તો સંતોએ મહારાજને કહે છે કે હે પ્રભુ, આપ ભાવથી અન્નકૂટ જમો. અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ એ સૌ ભક્તો પોતાના અંતરની ભાવનાઓ રજૂ કરી અને પ્રેમથી જમાડે છે. મેં તો જળ રે જમુનાજી ના લાવી દીધા, મેં તો જળ રે જમુનાજી ના લાવી દીધા, બહુ ભાવ ભરી મેં તો ભોજન કીધા, બહુ ભાવ કરી મેં તો ભોજન કીધા. ઘર પાવન કરી આજ આવો હરી, ઘર પાવ ના કરે આજ આવો હરે, હું તો વાટ જોઈને ઉભી બારણીએ, હું તો વાટ જોઈને ઉભી બારણીએ. તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા. મેં તો લાડુ જલે બીના થાળ ભર્યા, મેં તો લાડુ જલે બીના થાળ ભર્યા, પૂરણ પોળીને પોડલા મેં પ્રીતે કર્યા, પૂરણ પોળીને પોડલા મેં પ્રીતે કર્યા. સાટા મેં શુભ કર્યા ઘણા ઘીએ ભર્યા, સાટા મેં શુભ કર્યા ઘણા ઘીએ ભર્યા. જમો ભાત ભાત ના તમે ભોજનિયા, જમો ભાત ભાત ના તમે ભોજનિયા. તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા. બરફી પેંડા ના થાળ મેં મંગાવી દીધા, બરફી પેંડા ના થાળ મેં મંગાવે દીધા. કડી ભાત મેં તો ધીરે ધીરે કીધા, કડી ભાત મેં તો ધીરે ધીરે કીધા. દૂધ પાક હલવો તમે કાંતે જમો, દૂધ પાક લેવો તમે ખાતે જમો. જમો સેવ સુવાળી બહુ ભાત લિયા, જમો સેવ સુવાળી બહુ ભાત લિયા. તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા. મહારાજની સમક્ષ મહારાજને ખૂબ ભાવથી અન્નકૂટ નિવેદિત કર્યો. હે પ્રભુ, હવે તમે મુખવાસ આરોગો. મુખવાસ જમો ને તમે પ્રીત કરી, મુખવાસ જમો ને તમે પ્રીત કરી. ચડો કરો ને મેં તો જળ જારી ભરી, ચડો કરો ને મેં તો જળ જારી ભરી. એ બહુ ખાતે જમ્યા અમોને પાવન કર્યા, બહુ ખાતે જ રાજમાં અમોને પાવન કરા, આપો આપો પ્રસાદી બહુ ભાવનિયા, આપો આપો પ્રસાદી બહુ ભાવનિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા, હે તમે જમવા પધારો મારા ઠાકરિયા, તમે જમવા પધારો મારા ઠાકરિયા, હે તમે જમવા પધારો મારા ઠાકરિયા. ખૂબ ભાવથી મહારાજની સમક્ષ આમ થાળનું પદનું ગાન કરી અને પછી હજારો દીવડાઓ પ્રગટાવ્યા છે. એક આરતી મહારાજના હાથમાં આપવામાં આવી, બીજા ભક્તોના હાથમાં પણ દીવડાઓ છે અને ખૂબ ભાવથી એ મહારાજની આરતી ઉતારવામાં આવી છે. લક્ષાવધિ મનુષ્યોએ એ ભાવથી એ મહારાજના અન્નકૂટના દર્શન કર્યા. પછી મુકુંદ બ્રહ્મચારીએ મહારાજની માટે ત્યાં બાજોટ ઢાળી આપ્યો. એ બાજોટ ઉપર મહારાજ બેઠા. બીજા બાજોટ ઉપર એ મહારાજની માટે અનેક પ્રકારના વાનગીઓ ભરી અને થાળ નિવેદિત કરવામાં આવ્યો અને મહારાજને ખૂબ ભાવથી એ થાળ જેમાં. પછી સંતો ભક્તોની પંક્તિ થઈ અને મહારાજ એ પંક્તિમાં પણ પીરસવા માટે આવ્યા અને પછી મહારાજે ખૂબ ભાવથી સૌને ચડું કર્યું અને મહારાજ સભા ભરીને બેઠા અને સભામાં સૌ કોઈને મહારાજે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી. આમ મહારાજે ખૂબ ભાવથી ત્યાં ભુજનગરની અંદર અન્નકૂટનો ઉત્સવ કર્યો. આજના દિવસે આપણે મહારાજની એ ભુજ અન્નકૂટની લીલાઓ અને સંતો ભક્તોનો એમાં ભાવ અને પ્રેમની ગાથાનું શ્રવણ કર્યું અને જયનાથ સાથે આજની કથાને આપણે વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ મહારાજે ભુજમાં જે અન્નકૂટની લીલા કરી હતી એનું સુંદર વર્ણન અહીંયા કર્યું. મહારાજનું ચરિત્ર આપણને સંભળાયું. અત્યારે અહીંયા પૂજ્ય ધર્મકિશોર સ્વામી એ કીર્તનનું ગાન કરશે. અહીંયા અન્નકૂટનું ઉત્થાપન થયું છે. સંધ્યા આરતી, રાજોપચાર આરતી એની તૈયારી થઈ રહી છે. 10-15 મિનિટમાં આપણે મહારાજની સંધ્યા આરતી કરીશું. પછી પાછા જઈ આવજો તમે, તારે તમારા માટે છૂટી છે ગમે ત્યારે. મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે, મંદિર પધાર્યા સ્વામી, દુઃખ સર્વે દૂર સ્વામી રે સહેલી મારે, મંદિરે પધાર્યા સ્વામી, મંદિર પધાર્યા સ્વામી રે સહેલી મારે, મંદિર પધાર્યા સ્વામી, કપોરે આરતી કરી મોતીરાનો તમારે, કપોરે બધાય છોગાળો રે મીઠી મોરલી વાળો રે

शक्ति विभवैश्वर्यादिपाथो निधिम् स्तोतुम् त्वामवतार कारणमहो नेशावयम् सर्वथा तस्मात् त्वाम् नत सर्वपापशमनम् भूयो विवन्दामहे साक्षात् त्वाम् प्रसमीक्ष योगनिलयम् जाता कृतार्थाभृशम् निवासो निज परमोक्षरतो विरक्तिवार्दिहि हरिरिह वृषभोर्ववापहारि जयसिहि नैष्टिकराजनि ब्रह्मचार्यमपि दुश्चरमाप्यमात्ये आत्मोजसा तदिह घोरतरे पितिष्ये संस्थापयिष्यसि हरे भुवि नीलका पुरुषोत्तमस्त्वम् पुरट जटा छटा किरीटा ઘટી તટ મુંજ સુમે કલા કલાપ કર કલિત પલાશ દંડ શાલી જય સિંહ નેષ્ટી કરાજ નીલ કંઠ અબદ્ધન પુરુષં પશુ તસ્મા ఛందాగుంసిరగ్నిరేతస్మాజుస్తస్మాజాయత శ్రీఖండం చందనం దివ్యం గంధాడ్యం సుమనోహరం భగవన్ సహజానంద గృహీత్వా త్వం ప్రసీద మే. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. ఓం అఖిల బ్రహ్మాండాదీశ్వరాయ నమః. రామచంద్ర భగవాన్ చతుర్వర్తి సమాయుక్త హృదయేన చ సుపూరితం నీరాజనేన సంతుష్టో భవత్యేవ జగత్పతే. సద్గురు స్వామి ప్రభు జయ సద్గురు స్వామి సహజానంద దయాళు సహజానంద దయాళు బలవంత బహునామి ప్రభు జయ సద్గురు స్వామి చరణ సరోజ తమార ందు కర జోడి ప్రభు వందు కర జోడి చరణే శీష ధరాతి చరణే శీష ధరాతి దుఃఖ నా క్యా తోడి ప్రభు జయ సద్గురు స్వామి నారాయణ నర భ్రాతా ద్విజ కుల తను దారి ప్రభు ద్విజ కుల తను దారి పామర పతిత ఉదార్య పామర పతిత ఉదార్య అగణిత నర నారి ప్రభు జయ సద్గురు స్వామి నిత్య నిత్య నౌతమ లీలా కర్తా వినాశి ప్రభు కర్తా వినాశి అడసట తీరథ చరణి అడసట తీరథ చరణి కోటి గయా కాశీ ప్రభు జయ సద్గురు స్వామి పురుషోత్తమ ప్రగటను जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल करम थी छूटी काल करम थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी आवसर करुणानिधि करुणा बहु कीजि प्रभु करुणा बहु कीजि मुक्तानंद कहे मूर्ति मुक्तानंद कहे मूर्ति सुगम करी सीधि प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी జయ సద్గురు స్వామి సహజానంద దయాళు సహజానంద దయాళు బలవంత బహునామి ప్రభు జయ సద్గురు స్వామి. ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भ